ધનુર્માસનો દ્વિતીય દિવસ, શ્રી વાસુદેવ મહાત્મય ગ્રંથ જે શ્રીજી મહારાજને ખૂબ અતિશય પ્રિય હતો એમની કથા ચાલી રહી છે, ત્યારે પોથીશ્રીનું પૂજન અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામીને આહુત કરું. સ્વામી આવી અને પોથીશ્રીને વક્તાનું પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સ્થિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વેદાસ્તોતુમ પ્રવૃતા યદનવધિ મહાનંદમાલક્ષ્યદૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતિ સ્થાને દિવ્યેક્ષરેયો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયં કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામી નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃસ્મરણીય સંતો, સર્વે વાલા ભક્તજનો, યજમાન પરિવાર, બધા ભક્તજનોને જય સ્વામિનારાયણ. આજે ધનુર્માસની કથાનો દ્વિતીય દિવસ. શ્રી વાસુદેવ મહાત્મય એ કથા, એમની પૂર્વ ભૂમિકા, એ ગ્રંથ કઈ જગ્યાએ આવેલો છે એ ગઈકાલે આપણે જોઈ હતી. બધા ભક્તજનોને લગભગ તો યાદ જ હશે, આ વાસુદેવ મહાત્મય છે એ કયા પુરાણમાં આવ્યું છે? વાંધો નથી, હો સ્કંદ પુરાણની અંદર કેટલા ભાગ છે એ ભૂલાઈ ગયો, કઈ હવે અઘરું અઘરું નહીં પૂછતા. સાત ખંડ છે, એમાંય વાસુદેવ મહાત્મય એક કેટલામાં ખંડમાં આવ્યું છે? સાતમા ખંડમાં. સાતમા ખંડના કેટલા ભાગ હશે? ત્રણ ભાગ છે. પહેલા ભાગનું નામ કર્મકાંડ, બીજા ભાગનું નામ જ્ઞાનકાંડ, ત્રીજા ભાગનું નામ ઉપાસના કાંડ. આ ત્રણ ભાગમાંથી વાસુદેવ મહાત્મય છે એ કયો ભાગ? ઉપાસના કાંડ. વાસુદેવ મહાત્મયના કેટલા શ્લોક? 1416 જે પણ. સરસ. હા, વાસુદેવ મહાત્મયના કેટલા અધ્યાય છે? 32 અધ્યાય છે. હવે બરાબર લ્યો, હવે એમ લાગે છે કે આપણે આગળ હાલવું જોઈએ. એટલે હા, એ પૂછવાનું રહી ગયું કેમ, આ ગ્રંથના અધિકારી કોણ છે? બધાએ મારડિયાસે ભાઈ કે બધાએ, અમે બધા આવી ગયા એટલે બધાએ. અતિશય ઉત્કૃષ્ટ શ્રદ્ધાવાળા જે મુમુક્ષુ છે એ આ ગ્રંથના અધિકારી છે, જેમને મોક્ષની અતિશય ભૂખ છે. આ ગ્રંથના મુખ્ય શ્રોતા અને મુખ્ય વક્તા કોણ છે? ઉગ્રશ્રવા અને શૌનકાદિક ઋષિ. પેટા શ્રોતા અને પેટા વક્તા. બધું પાકે પાયે કામકાજ છે, બધા પાસે પુસ્તક છે. ના ના, પણ કાલનું યાદ રાખીને એમ તો જાગે છે. ઓનલાઈન પણ ઘણા બધા ભક્તજનો સાંભળે છે. આજે આપણે ભગવાન સ્વામિનારાયણે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો ઉલ્લેખ જે જે સ્થાને કર્યો છે અને જે માટે કર્યો છે, અને ભગવાન સ્વામિનારાયણને આ ગ્રંથ અતિશય પ્રિય શા માટે છે, એમના કારણો જોઈ અને આપણે આ ગ્રંથની કથામાં પ્રવેશ કરશું. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથ એ સર્વશ્રેષ્ઠ ગ્રંથ કહેવાય, કારણ કે મહારાજને પરાવાણી સ્વરૂપીય ગ્રંથ. મહારાજના રદગત અભિપ્રાયો, સિદ્ધાંતો, રુચિ, સ્વભાવ, ગમો અણગમો આ બધાનું નિરૂપણ મહારાજે વચનામૃત ગ્રંથની અંદર કરી દીધું. એટલે એમને જે જે ગમતું હતું એ નિસંકોચ સંતો અને ભક્તોને કહી દીધું, અમને આ ગમે છે અને અમને આના કારણે આ ગમે છે. એમાં સૌથી પહેલો વખત જ્યારે વચનામૃતની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો ઉલ્લેખ થયો એ ગઢડા પ્રથમ પ્રકરણના 23મા વચનામૃતમાં મહારાજ કહે છે. આપણે એને કાવ્યમાં પંક્તિના સ્વરૂપમાં છે વચનામૃત કાવ્ય, એ પંક્તિઓનું શ્રવણ કરીએ. પછી મહારાજે કરુણા કરી રે, સહુ સંત આગે વાત ઉચ્ચારી રે. વાસુદેવ મહાત્મ્ય નામે ગ્રંથ રે, તે તો અમને છે પ્રિય અત્યંત રે. કાજે તેમાં ભગવાનના ભક્તને પ્રભુ ભજ્યાની રીત બતાવી રે. મહારાજે આ ગ્રંથમાં અમને અતિશય પ્રિય આ ગ્રંથ છે, કારણ કે એમાં મહારાજ કહે છે કે એમાં ભગવાનના ભક્તને ભજાની, ભગવાન ભજાની રીત બતાવી છે. આ પહેલો ઉલ્લેખ ગરડા પ્રથમ પ્રકરણના 23મા વચનામૃતમાં મહારાજ કહે, વાસુદેવ મહાત્મ્ય નામે ગ્રંથ છે તે અમને અતિશય પ્રિય છે, કેમ જે ભગવાનને ભજાની રીતિ એ ગ્રંથમાં બતાવી છે. એમની સાથે સાથે મહારાજે બીજો ઉલ્લેખ કર્યો છે ગરડા મધ્ય પ્રકરણના 22મા વચનામૃતમાં, અને 22મા વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે આ ગ્રંથ છે એ અમને શા માટે અતિશય પ્રિય છે. પ્રાગજી પુરાણી એ ભાગવતની કથા કરે છે અને શ્રીમદ ભાગવત એ અતિશય શ્રેષ્ઠ ગ્રંથ છે એવું કહ્યું. એટલે મહારાજે એવું કહ્યું કે ભાગવત તો શ્રેષ્ઠ છે જ, પણ વાસુદેવ મહાત્મય છે ને એના જેવો બીજો કોઈ ગ્રંથ નહીં, કારણ કે ભાગવત છે એ તો ભગવાન વેદ વ્યાસે અંતિમ શાસ્ત્ર રચ્યું છે અને સર્વશાસ્ત્રના નિષ્કર્ષ રૂપે ચાર વેદના વિભાગ કર્યા વ્યાસ ભગવાને. એ વેદજ્ઞ હતા, ભગવાન સ્વયં હતા, જ્ઞાનાવતાર હતા. ત્યાર પછી એ વેદોના અર્થને જે અઘરા છે, જેને સમજવા કઠણ છે, એ અર્થ સામાન્ય લોકોને સમજાય એમના માટે ભગવાને પુરાણોની રચના કરી, જેમાં અવતારોનું પ્રતિપાદન થયું, ઉપાસનાઓનું પ્રતિપાદન થયું. અને એ પ્રતિપાદન કર્યા પછી ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના કરી અને મહાભારતની જે રચના થઈ ત્યાર પછી ભગવાનને શાંતિ ન થઈ. આટલું આટલું કર્યું અને ભગવાનને શાંતિ ન થાય તો આપણને ક્યાંથી થાય ભાઈ? કયો અરે અરે. પણ ભગવાનને શાંતિ ન થવી એ પ્રતિકાત્મક છે અને આપણને શાંતિ ન થવી એ સ્વાભાવિક છે, સ્વભાવજન્ય છે ને આપણી અશાંતિ તો. અને ભગવાનને શાંતિ ન થાય એનું તો કંઈક કારણ હોય, કંઈક એ આપણને શીખવાડવા માગે છે, કંઈક એ આપણને એવું કરાવવા માગે છે, નિર્દેશન કરવા માગે છે, માર્ગદર્શન આપે છે, એટલા માટે એમની અશાંતિ છે. વેદવ્યાસ ભગવાનને જે શાંતિ ન થઈ એમનું કારણ પ્રગટ ભગવાનના ગુણ છે, એ એમણે જેટલા પ્રમાણમાં ગાવા જોઈએ એટલા પ્રમાણમાં નથી ગાયા. અને નારદજીએ આવીને કહ્યું કે તમે પ્રગટ ભગવાનના ગુણ ગાઓ, મત્સ્ય અવતારની કથા કરી, ફલાણા અવતારની કરી, બધા અવતારની કરી, પણ બધા અવતારો તો અત્યારે હાજર નથી. તો અત્યારે હાજર છે એવા વાસુદેવ કૃષ્ણ, એમનું અતિશય પ્રતિપાદન થતું હોય, એમના મહિમાનું પ્રતિપાદન થતું હોય એવો ગ્રંથની રચના કરો તો તમને શાંતિ થાય. અને ત્યાર પછી વેદવ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત પુરાણ એમની રચના કરી, 17,000 શ્લોક, અને એમાં અડધો દશમ સ્કંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રથી ભરપૂર એવો ગ્રંથ એમની રચના કરી અને ભગવાન વેદવ્યાસને શાંતિ થઈ. એટલે પ્રાગજી પુરાણીએ એવું કહ્યું કે ભગવાનનું જેવું મહાત્મય છે, જેવા છે એવા ભગવાનનું સ્વરૂપનું નિરૂપણ, એમના લીલા ચરિત્રોનું ગાન, પ્રગટની ભક્તિનું યથાર્થ નિરૂપણ એ શ્રીમદ ભાગવતની અંદર છે, એટલે એ શ્રેષ્ઠ ગ્રંથ છે. તો મહારાજે કહ્યું એ તો શ્રેષ્ઠ છે જ, એમાં નો ડાઉટ, પણ વાસુદેવ મહાત્મય છે ને એના કરતાય શ્રેષ્ઠ છે. અને એમની પંક્તિઓ એમનું આપણે શ્રવણ કરીએ. પછી એમ કહ્યું છે જગદીશે રે, વાસુદેવ મહાત્મને વિશે રે, એકાંતિક ભક્તના ધર્મ કે અરે, અને એકાંતિક ભક્ત જે હોય રે, દેહ પોતાનું રૂપ નવ માને રે, માને ચૈતન્ય રૂપ તે પોતાને રે, અને સ્વધર્મ જ્ઞાન વિરતિ રે, તેહ સહ કરે પ્રભુની ભક્તિ રે, એક ભગવાન વિનાની કોઈ રે, પદાર્થ નિવાસ ના રાખે નહીં રે, એક ભગવાન વિનાની કોઈ રે, પદાર્થ નિવાસ ના રાખે નહીં રે. આટલા માટે મહારાજને વાસુદેવ મહાત્મય છે, પ્રિય છે. કેવી રીતે ભજવા? એ મધ્ય પ્રકરણના 22મા વચનામૃતમાં મહારાજનો ઉલ્લેખ એવો છે કે મહારાજે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી, અતિ ભારે ઉત્સવ થયો ધામધૂમથી, વિપ્રની ચોરાસી કરી, કાંકરિયા તળાવે મહારાજે બધાને જમાડ્યા અને પછી મહારાજને અતિશય ઉદ્વેગ થઈ ગયો અને ઉદ્વેગમાં મહારાજ ત્યાંથી ઉત્સવ પૂરો થયો ને એટલે નીકળી ગયો. ગણેશ ધોળકાની રાણીઓમાં જઈ અને મહારાજ રાત રહ્યા. પછી મહારાજે એ જે ઉત્સવ થયો હતો, એમના જે સંકલ્પ ને વિકલ્પ ને એમનો જે મંદવાડ ને એ બધું વિસારવા માંડ્યું. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે, મહારાજને તો એવું થાય નહીં આપણને શીખવાડવા માટે, કે લગ્ન ગાળો હોય અને લગ્ન ગાળામાં કેટલાય દિવસથી પહેલાં તૈયારીઓ કરતા હોય, કંકોત્રીઓ લઈ અને પછી આપણે પરમિશનો લેવા જતા હોય, લાઇનમાં ઊભા રહ્યા હોય, કોને આવવાનું કોને નહીં આવવાનું બધાના સેટિંગ કરતા હોય, આને નહીં આવવા દઈએ તો વળી પાછું એને ખોટું લાગી જશે એને મનાવવાના, પછી લગ્નની તૈયારીઓ હોય, વરરાજાને સજાવવાના ધજાવવાના લઈ આવવાનું, બરાબર ને શિવાભાઈ? એમણે હમણાં સુજયના લગ્ન કર્યા ને સુજીતના, અને 15 દિવસ મહિનો દિવસ તો રાત્રિ દિવસ જોયા વગર માનસી પૂજામાં બેઠા હોય તો એ વિચાર એના જ આવે. મહારાજને આ આપણને આવું થાય એટલે શું કરવું કેવી રીતે કરવું એ બતાવવા માટે મહારાજ ગણેશ ધોળકાની રાણોમાં ગયા કે આ ઉત્સવ થયો અને ઉત્સવમાં હજારો માણસો ભેળા થયા. પછી ઉત્સવને અમે વિસારી મૂક્યો, જાણે કે અમે અમદાવાદ ગયા જ નહોતા, ઉત્સવ કર્યો જ નહોતો ને કોઈ માણસ ભેળું થયું જ નહોતું ને કંઈ થયું નથી, ચોરાસી પણ કરી નથી, એમ ધીરે ધીરે ધીરે ધીરે સંકલ્પ કરતા કરતા કરતા મહારાજ આત્મવિચારમાં લીન થયા અને પછી મહારાજને સમાધિ થઈ, મહારાજ સ્વર્ગમાં ગયા, દેવતાઓએ સન્માન કર્યું પણ સ્વર્ગના ભોગ વૈભવ જોઈ અને મહારાજને ક્યાંય પણ મન લોભાણું નહીં. એટલે દેવતાઓએ એવું કહ્યું કે ભગવાન, તમને આ સ્વર્ગના વૈભવ જોઈ અને મન લોભાતું નથી, તમે તો બહુ મોટા ભગવાનના ભગત છો, આપણને ઉદ્દેશ્ય નહીં. એ તો જાણતા હતા કે કારણ કે એમણે જન્મ સમયે બધાએ સ્તુતિ કરી હતી, પણ એ ભગવાન છે એ આપણને ઉદ્દેશ્યને આ ક્રિયા કરે છે, એટલા માટે સ્વર્ગના દેવતાઓએ એવું કહ્યું કે તમે બહુ મોટા ભગવાનના ભગત છો. આવી રીતે જેને વર્તે એ મોટો ભગવાનનો ભગત થઈ શકે એમ સ્વર્ગના દેવતાઓએ મહારાજને કહ્યું. પછી મહારાજ છે એ ભગવાનના ધામ સુધી જઈ અને પાછા આવ્યા અને પછી મહારાજ એવું બોલ્યા કે વાસુદેવ મહાત્મયને વિશે એકાંતિક ભક્તના ધર્મ કયા છે. જે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં ને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે. એટલે મહારાજને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અતિશય પ્રિય છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું યથાર્થ નિરૂપણ આ ગ્રંથમાં મહારાજે કર્યું છે. ભગવાનના ભક્તએ કેવી રીતે ભગવાનને ભજવા, એટલે દેહરૂપ થઈને નહીં ભજવા, આત્મસત્તા રૂપે થઈ અને ભગવાનને ભજવા, જેથી કરી અને માયાનું કોઈ લાડું છે એ લાગે નહીં. ગમે એવા લગ્ન ચાલતા હોય અને વાસુદેવ મહાત્મ્યની કથાને જો સારધાર ઉતારી હોય, હલો, અને માનસી પૂજા કરવા બેસીએ તો માનસી પૂજામાં મહારાજ સિવાય બીજું કોઈ યાદ આવે નહીં એવું કરી મૂકે એવો આ ગ્રંથ છે ને શ્રેષ્ઠ. તો કે અમારે કેમ લગ્ન થાય, તોય થાય, અમારે ગમે એવો ઉત્સવ ચાલતો હોય, ગમે એવી સેવા પ્રવૃત્તિઓ ચાલતી હોય અને મન છે એ દિવસમાં તો સેવા પ્રવૃત્તિઓમાં હોય, એમ છતાંય જો આ રીત પ્રમાણે થોડો અભ્યાસ કરીએ અને પ્રેક્ટિસ કરીએ તો જેવા ભગવાનની પાસે જઈએ એટલે મનમાંથી બધા જ વિચારો શાંત થઈ જાય અને ભગવાનની મૂર્તિની સામે એકાગ્ર થઈ એક પણ વિચાર છે એ બાધ્ય આપણને રોકે નહીં, અવરાય ન કરે, એટલે એટલી સ્થિતિ સુધી પહોંચાડી દે એવો આ ગ્રંથ છે. અને એટલે મહારાજને અતિશય ગમે છે. ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ એ પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ પ્રાપ્ત કરવી અને એની જે કળા છે, એની જે સ્કિલ છે, એ આ ગ્રંથ શીખવાડે છે. ત્રીજો રેફરન્સ મહારાજે મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં આપ્યો છે. જોકે આ વચનામૃતમાં પણ શરૂઆત મહારાજે ત્યાંથી જ કરી અને એમાં વળી પાછું મહારાજે વચ્ચે એવું કહ્યું કે શ્રીમદ ભાગવત તો સારું જ છે પણ સ્કંદ પુરાણને વિશે શ્રી વાસુદેવ મહાત્મય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી. કારણ કે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું તેનું પ્રતિપાદન કર્યું છે. મહારાજને વધારેમાં વધારે ગમતું એ અહિંસાપણું ગમતું. અને પછી મહારાજે પોતાની રુચિ કીધી કે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે બની આવે એવી સેવા કરવી, એ આખું વચનામૃત. મહારાજે લોયાના 9મા વચનામૃતમાં પણ આમનો ઉલ્લેખ કર્યો છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઉપજાના હેતુનું એ જે વચનામૃત છે એમાં જ્ઞાનને ઉપજવાનું જે કારણ છે એમાં મહારાજે વાસુદેવ મહાત્મય એમનો ઉલ્લેખ કર્યો છે. ઉપનિષદ, ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મય તથા વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે, ત્યાં વાસુદેવ મહાત્મયનું મહારાજે નિરૂપણ કર્યું છે. વચનામૃત વર્તાલનું 18મું એમાં પણ મહારાજે વાસુદેવ મહાત્મય ગ્રંથ એમનું નિરૂપણ કર્યું છે. મહારાજે કહ્યું કે અમારા સંપ્રદાયના જે પણ સત્સંગી છે, ભાઈ ભાઈ, બ્રહ્મચારી, સાધુ, આચાર્ય, એમણે સૌએ સંપ્રદાયની રીત જાણી જોઈએ. એમાં 5 વાત કરી છે. એ 5 વાત કરી અને છેલ્લે મહારાજે ઉપાસનાની વાત કરી. ઉપાસના કેવી રીતે સમજવી? એક તો ગુરુ પરંપરા જાણવી, ઉપાસના જાણવી, સત્સંગની રીત છે, ધર્મ નિયમ છે એ જાણવા. અને એમાં મહારાજે છેલ્લે ઉપાસનાની વાત કરી અને પછી એમ કહ્યું, એ જે શ્રીકૃષ્ણ ભગવાનને એકાદશ સ્કંધમાં તથા ભગવદ્ ગીતામાં તથા વાસુદેવ મહાત્મયમાં જેમ સાધુના લક્ષણ કહ્યા છે તથા વર્ણાશ્રમના ધર્મ કહ્યા છે તથા પોતાની ભક્તિ કર્યાનું કહ્યું છે તે પ્રમાણે વર્તવું. એટલે ભગવાનને જે ઉપાસના કરવી એ પણ વાસુદેવ મહાત્મયમાં કહી છે એ પ્રમાણે ભગવાનની ઉપાસના કરવી. ઉપાસના કાંડમાં છે ને વાસુદેવ મહાત્મય. આ 5 જગ્યામાં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે રેફરન્સ આપ્યા છે. એ સાથે સત્સંગી જીવન જે અતિશય પ્રમાણભૂત ગ્રંથ છે, ભગવાન સ્વામિનારાયણે જેમણે મસ્તક ઉપર ધારણ કરી અને સત્સંગી જીવન ગ્રંથમાં ભગવાનના જે લીલા ચરિત્રો છે એને પ્રમાણભૂત કર્યા અને એમાં જે સિદ્ધાંતો છે એમને પ્રમાણભૂત કર્યા. સત્સંગી જીવનની અંદર 4થા પ્રકરણમાં શિક્ષાપત્રીને વિશે 94મા શ્લોકમાં તો મહારાજે કહ્યું છે, 8 સત્શાસ્ત્રની વાત એ પણ આવે છે. સાથે 45મા અધ્યાયમાં શ્લોક નંબર 7 અને શ્લોક નંબર 8 એમાં મહારાજે બહુ સરસ વાત કરી. શ્રીહરિએ નગરવાસી ભક્તજનોને સુંદર ભાગવત ધર્મના ઉપદેશરૂપી કથાવાર્તા દ્વારા સુખ આપી. પ્રતિદિન રાત્રિએ 1 માસ પર્યંત શ્રી વાસુદેવ મહાત્મય ગ્રંથનું ફરીથી શ્રવણ કર્યું. સતાનંદ સ્વામી લખે છે કે મહારાજે આમ તો ઘણી વખત વાસુદેવ મહાત્મયની કથાનું શ્રવણ કર્યું છે પણ અમદાવાદમાં નરનારાયણ દેવના મંદિરને વિશે રૂપચોકી ઉપર બિરાજમાન થઈ અને મહારાજે ફરી એકવાર 1 મહિના સુધી આ વાસુદેવ મહાત્મય ગ્રંથની કથા સાંભળી છે. આપણે પણ આ 1 મહિનો સાંભળવાના છીએ. આપણે જેમ મહારાજ દરરોજ એક અધ્યાય સાંભળતા હશે. અને પછી મહારાજ બોલ્યા છે, શા માટે સાંભળી? આ ગ્રંથનું આપણા આ ગ્રંથ આપણા મતનું સર્વ પ્રકારે મૂળ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે ને એ આ ગ્રંથની અંદર છે, એટલા માટે આ ગ્રંથ છે એ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે કહેતા શ્રી હરિએ સર્વ ભક્તજનોની સભામાં આ ગ્રંથની ખૂબ જ પ્રશંસા કરી. પૌરાન ભક્તાન સસુખયન સદવાર્તાભિ રનુક્ષયમ શ્રી વાસુદેવ મહાત્મ્યમ માસમ તત્ર શૃણોત પ્રભુ. એક મહિના સુધી ભગવાને કથા સાંભળી અને પછી પ્રશંસામ તસ્ય બહુધા ચકાર જનસંસદી. ભગવાનના ભક્તોની સભામાં ભગવાને આ ગ્રંથની અતિશય પ્રશંસા કરી કે આ ગ્રંથ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. સુકામ તો કે સર્વથા અસ્મત્સ મતસ્યેદમ મૂલમ ઇત્યમેવ ઈરયન, કે આ ગ્રંથની અંદર અમારા સંપ્રદાયનું મૂળ છે. આપણે આગળ આવશે 18મા અધ્યાયમાં શ્લોક નંબર 42, 43 અને 44ની અંદર ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં પ્રગટ થવાના છે એમની આગાહી પૂરતો શ્લોક વેદવ્યાસ ભગવાને આ ગ્રંથની અંદર રચના કરી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે એ ત્યાં છે. ધર્મદેવા તદા એમ કરી અને 3 શ્લોક છે કે ધર્મદેવ અને મૂર્તિ દેવી થકી નરનારાયણાત્મજ, નરનારાયણ થકી આત્મજ નહીં પણ નરનારાયણાત્મના એમના માધ્યમથી, કારણ કે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ જ્યારે પધારવાના છે ત્યારે ભરતખંડના રાજા એવા નરનારાયણ ભગવાન છે એટલે એમને વાયા કરી એમના માધ્યમથી એમને નિમિત્ત બનાવી. બદ્રિકાશ્રમમાં દુર્વાસા ઋષિને શ્રાપ થયો એ નિમિત્ત થયા. ભગવાન સ્વામિનારાયણ છે એ કળિયુગની અંદર સામગો દ્વિજઃ સામવેદી બ્રાહ્મણ રૂપે એ અવતાર લેશે. અને પૂર્વે જે શ્રીકૃષ્ણ ભગવાને અસુરોનો નાશ કર્યો છે એ અસુરો જ્યારે આ પૃથ્વીને પ્રતાડિત કરતા હશે ત્યારે એ અસુરોને વળી પાછા ધર્મ માર્ગમાં પ્રવર્તવા માટે અને એમનો વિનાશ કરવા માટે અને ધર્મની સંસ્થાપના કરવા માટે સ્વામિનારાયણ ભગવાન છે પ્રગટ થશે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ એ વાસુદેવ મહાત્માની અંદર આપેલું છે એટલે મહારાજને અતિશય પ્રિય છે. મહારાજ જ્યારે ગાદી ઉપર બિરાજમાન થયા, રામાનંદ સ્વામી ધામમાં ગયા, પછી 14માની સભા હતી એટલે સત્સંગી જીવનની અંદર મહારાજે ફરી એકવાર વાસુદેવ મહાત્માનો ઉલ્લેખ કર્યો છે. બીજા પ્રકરણના બીજા અધ્યાયમાં 24મા શ્લોકમાં મહારાજે એમ કહ્યું, રામાનંદ સ્વામીના નામથી વાત કરી છે, તે ધર્મો એટલે પહેલાં આગળ એમ વાત કરી, હે ભક્તજનો તેથી તમે સર્વે સત્પુરુષોનો સમાગમ કરી પોતપોતાના ધર્મનું યથાયોગ્ય પાલન કરો. તે ધર્મો વાસુદેવ મહાત્મય નામના ગ્રંથથી જાણવા, જે ગ્રહસ્થ ભક્તો છે સાધુ સંતો છે એમણે પોતપોતાના ધર્મને વિશે રહેવું, એ ધર્મ ક્યાંથી જાણવા તો કે વાસુદેવ મહાત્મયમાંથી જાણવા, એમ સ્વયં શ્રી રામાનંદ સ્વામીએ અમને કહેલું છે. રામાનંદ સ્વામીના નામથી મહારાજે આ વાત કરી કે રામાનંદ સ્વામીએ અમને કહ્યું છે, તેથી તે ગ્રંથથી ધર્મનું યથાર્થ સ્વરૂપ સૌને જાણવું અને તે ધર્મમાં દ્રઢપણે વર્તી પોતાની ઈચ્છિત ફળ આપનારી ભગવાનની એકાંતિકી ભક્તિ નિત્ય કરવી. આવી રીતે સત્સંગી જીવન ગ્રંથને વિશે બે જગ્યાએ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું, આમ તો 3-4 જગ્યાએ છે પણ મુખ્ય જે મહારાજે કહ્યું છે એ આ જગ્યાએ છે. અને આટલા માટે મહારાજને આ ગ્રંથ છે એ અભિષ્ટ છે, એ પ્રિય છે, હજી એના કરતાંય વધારે. મહારાજને ગમતું હોય એટલે સંતોને તો ગમે છે. અને મહારાજે એક મહિના સુધી આ ગ્રંથની કથા સાંભળી. મહારાજે કહ્યું કે અમારા સંપ્રદાયનું અમારા મતનું મૂળ છે આ ગ્રંથ. અને આ ગ્રંથને વાંચતા મહારાજને જેવું એમ કે અંદરથી સિદ્ધાંતો સ્ફુરી આવતા હતા, એ સિદ્ધાંતો જેટલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુખ્ય સિદ્ધાંતો છે એમાં ઘણા બધા સિદ્ધાંતોનું મૂળ છે એ વાસુદેવ મહાત્મય છે. શિક્ષાપત્રીની અંદર જેટલી આજ્ઞાઓ કરી છે એમાંથી મોટા ભાગની આજ્ઞાઓ એ મહારાજે વાસુદેવ મહાત્મયમાંથી લીધેલી છે. કે ગ્રહસ્થ હોય તો એમણે પોતાની માં બેન કે દીકરીની સાથે પણ એકાંતમાં રહેવું નહીં. આ શ્લોક મહારાજે વાસુદેવ મહાત્મ્યમાંથી લીધો છે. આવી તો ઘણી બધી આજ્ઞાઓ, એ આપણે જ્યારે જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. અને આ અતિ ઉપયોગી છે એવું મહારાજને થયું એટલે મહારાજે આમોદના વિદ્વાન વિપ્ર દીનાનાથ ભટ્ટ એમને મહારાજે આજ્ઞા કરી કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ઉપર તમે ટીકા કરો. ટીકા એટલે નિંદા નહીં હો, જે આપણે બધા કરીએ છીએ. ટીકા એટલે એનું ભાષ્ય, વિવરણ, એક્સપ્લેનેશન, કે આ શબ્દ છે એ આવું કહેવા માગે છે અને અહીંયા આવા સંદર્ભમાં આ વાત કહેવાય છે. આવો જે રહસ્ય કાઢવું એમને ટીકા કહેવાય, એમને ભાષ્ય કહેવાય. દીનાનાથ ભટ્ટે વાસુદેવ મહાત્મ્ય ઉપર વૈષ્ણવ વલ્લભા નામની સંસ્કૃતમાં ટીકા કરી આપણા સંપ્રદાયને જોગ. ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સાધુ માધવદાસજી સ્વામી એમણે રહસ્યાર્થ પ્રબોધિની નામની સંસ્કૃતમાં ટીકા કરી. આ બીજી ટીકા વાસુદેવ મહાત્મ્ય ઉપર. હજુ પણ સંતોને સંતોષ ન થયો, કારણ કે આ બંને ટીકાઓની અંદર જે રહસ્ય હતું એ તો કહેવાઈ ગયું, પણ સામાન્ય જે લોકો છે એમને શ્લોક અને અર્થનું જ્ઞાન થાય એટલે અન્વયની સાથે અર્થ થાય તો વધારે ખ્યાલ આવે. એટલા માટે સાન્વયાર્થ એવી ટીકા અખંડ ચિંતનાનંદજી બ્રહ્મચારી થઈ ગયા એમણે આમના ઉપર ત્રીજી ટીકા કરી. આવી રીતે આપણા સંપ્રદાય દ્વારા, સંતો દ્વારા અને દીનાનાથ ભટ્ટ દ્વારા એ આ ગ્રંથ ઉપર ટીકાઓ થઈ છે. આ બધી જ ટીકાઓ, આ બધા જ શાસ્ત્રો એમનું જે મૂળ છે, એમના જે રહસ્ય છે, એ બધા જ રહસ્ય મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યા અને એમની સાથે સાથે મહારાજે આ બધા ગ્રંથોમાંથી પણ પ્રાપ્ત કર્યા. હવે મહારાજને આ ગ્રંથ અભિષ્ટ છે, પ્રિય છે, એના 11 કારણો છે. અડધામાં આવી ગયા પણ છતાંય આપણે એને બહુ શોર્ટમાં જોઈ લઈએ અને પછી આ ગ્રંથની અંદર પ્રવેશ કરીએ. આ ગ્રંથમાં પહેલું કારણ મહારાજને પ્રિય હોય તો આ ગ્રંથનું અતિશય પ્રિયતા પ્રાપ્ત કરવાનું કારણ મહારાજે કહ્યું કે અમારા સંપ્રદાયનું મૂળ છે આ, એ પહેલું કારણ. બીજું કારણ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ એકાંતિક ધર્મનું વાસુદેવ મહાત્મ્યની અંદર જે નિરૂપણ થયું છે, સચોટ નિરૂપણ છે, જેવી રીતે મહારાજને જોઈતું હતું. કારણ કે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી આ પૃથ્વી લોકમાં પધાર્યા તો એક બહુ મોટો હેતુ અને આજના સમયના શબ્દોમાં કહીએ તો બહુ મોટું મિશન લઈને મહારાજ પધાર્યા હતા અને એમને જે જે કરવું હતું એ કરવા માટે ભગવાનને જો કોઈ ટેકો આપનારું શાસ્ત્ર હોય તો એ વાસુદેવ મહાત્મ્ય હતું. 81,000 શ્લોકોમાંથી 1416-17 શ્લોક જ હોય એટલે બહુ નાનકડું શાસ્ત્ર થયું, પણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર આવે ને એટલે ભગવાનને પણ શાસ્ત્રનો ટેકો લઈ અને પછી વાત કરવી પડે. હું શું કામ? તો કે વેદવ્યાસ ભગવાને એવું કહ્યું કે શાસ્ત્ર યોનિત્વાત, ભગવાન છે એમને જાણવા કેવી રીતે? તો કે શાસ્ત્ર દ્વારા જ ભગવાન જણાય છે. અને મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે ભગવાનને જાણવા માટે શાસ્ત્ર છે એ શ્રેષ્ઠ છે. અને બધા જ શાસ્ત્રોમાંથી, વેદો, ઉપનિષદો, પુરાણો, આ બધા શાસ્ત્રોમાંથી ભગવાન સ્વામિનારાયણને જેવું જોઈતું હતું એવું સિદ્ધાંતોને પ્રમોશન આપે એવું સૌથી વધારે ટેકો જો કોઈ શાસ્ત્રએ આપ્યો હોય તો વાસુદેવ મહાત્મ્ય આપ્યો છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણને આ વાસુદેવ મહાત્મ્ય અતિશય પ્રિય ગ્રંથ હતો. ત્રીજું, મહારાજે હમણાં સત્સંગી જીવન વચનામૃતની અંદર કહ્યું કે અહિંસાપણું હતું એ મહારાજને અતિશય ગમતું અને અહિંસાપણાનું અતિશય પ્રતિપાદન એ વાસુદેવ મહાત્મ્યની અંદર ઉપરીસર વસુના આખ્યાનથી એ વાતનું નિરૂપણ કર્યું છે. અને એટલા માટે મહારાજે જ્યારે શિક્ષાપત્રની રચના કરીને તો પહેલા 10 શ્લોકો એ પૂર્વ ભૂમિકા બાંધી અને પછી મહારાજે જેવી નિષેધ આજ્ઞાઓની શરૂઆત કરી તો પહેલું જ મહારાજે કહ્યું કે કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકેહી. શું કામ? તો કે અહિંસા છે એ સર્વ ધર્મમાં શ્રેષ્ઠ ધર્મ છે. મહારાજને અતિશય અહિંસા પણ ગમતું હતું અને એ વાસુદેવ મહાત્મ્યની અંદર આપ્યું છે. એટલા માટે મહારાજના હૃદયમાં આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, એમણે સ્થાન મેળવી લીધું. ચોથું કારણ, કળિયુગની અંદર આમ તો 4 આશ્રમ છે, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યાસાશ્રમ. કળિયુગની અંદર છેલ્લા 2 આશ્રમ છે એ વર્જ્ય ગણ્યા છે, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એટલે વાનપ્રસ્થી ન થવું, એનો અર્થ એમ કે 51 થાય એટલે વનમાં નહીં જવાનું. એમ શું કામ? તો કે હવે એવા શરીર રહ્યા નથી ચોખા ઘીના, અને હવે એવા વન પણ રહ્યા નથી કે જ્યાં જઈ અને શાંતિથી ભજન થઈ શકે. કારણ કે હવે વન છે ને એની અંદર તે બિઝનેસ ચાલુ થઈ ગયા, એમ જન જન બધા વ્યાપી ગયા છે. બીજું, આપણા શરીર એવા નથી રહ્યા કારણ કે અન્ન સમા પ્રાણ થઈ ગયા. ત્યાં જઈ અને અન્નનો ત્યાગ કરી અને ફળ અને ફૂલ ઉપર રહેવાનું, એવી બધી વાનપ્રસ્થાશ્રમની રીતિઓ. એટલે કળિયુગની અંદર એ બધું વર્જ્ય ગણ્યું, સંન્યાસ આશ્રમ પણ વર્જ્ય ગણ્યો, શાસ્ત્રોએ ગણ્યો. પણ મહારાજે આ બંનેથી ઉપરવટ થઈ અને આ સાધુ સંતોની જે ફોજ તૈયાર કરી એ શાસ્ત્રએ કહ્યું હતું એમનાથી ઉપરવટ થઈ અને કરવું હતું. કારણ કે ભગવાન સ્વામિનારાયણ છે ને આ પૃથ્વી ઉપર ખાલી અધર્મનો નાશ કરવા માટે નહોતા પધાર્યા, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર ભાગવત ધર્મનું સ્થાપન કરવા માટે પધાર્યા હતા. પણ એમની સાથે સાથે મૂળ જે માયા છે, અજ્ઞાન છે, કારણ શરીરરૂપ જે માયા જીવાત્માને વળગી છે એ અજ્ઞાનનો નાશ કરી અને આત્યંતિકી મુક્તિ થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા, એવું ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. પૂર્વે તો ઘણા અવતાર થઈ ગયા, એમણે બધાએ અધર્મનો નાશ કર્યો અને સદ્ધર્મની સ્થાપના કરી, પણ મહારાજે મૂળ માયાને છેડી અજ્ઞાનનો નાશ કર્યો, કારણ શરીરનો નાશ કર્યો. એ કરવા માટે મહારાજને સંતોની ફોજ તૈયાર કરવી હતી અને એ સંતોની ફોજ તૈયાર કરવા માટે આ બંને આશ્રમ વર્જ્ય હતા. એટલે મહારાજે 5મો આશ્રમ સ્થાપ્યો અને 5મો આશ્રમ એટલે ત્યાગાશ્રમ. સંસારનો ત્યાગ કરવાનો, પાછું સંન્યાસી નહીં થવાનો. સંન્યાસી એટલે સંન્યાસી અલગ, એના ધર્મો બધા અલગ છે અને સાધુઓના ધર્મો અલગ છે. અને સાધુ કર્યા મહારાજે, ત્યાગાશ્રમની સ્થાપના કરી. એ ત્યાગાશ્રમની સ્થાપના કરવા માટે પણ મહારાજને ટેકો કોઈએ આપ્યો હોય તો વાસુદેવ મહાત્મ્ય આપ્યો છે. એટલા માટે મહારાજને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એ પ્રિય છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી એવી પુનિત, શાસ્ત્રમાં ક્યાંય નોતી દીઠી. વાસુદેવ મહાત્મ્યમાં આમ કે ક્યાંક લખી છે અને મહારાજે એમાંથી લઈ અને મહારાજે આપણને બધા સુધી પહોંચાડી એવી આ રીત. એટલે આપણા સંતો એ સંન્યાસી નથી, એ સાધુ. બ્રહ્મચર્યાશ્રમમાં પણ ન ગણાય, પાછું છતાંય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી અને આ 4 આશ્રમથી ઉપર શ્રેષ્ઠ આશ્રમ ત્યાગાશ્રમ એમની સ્થાપના કરી. એમના ધર્મોનું વર્ણન કર્યું અને એમના ધર્મોનું વર્ણન છે એ આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર મળે છે. 5મું કારણ, 5 જે અનાદિ ભેદ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એમનું મહારાજને જીવવું જોઈએ એવું સચોટ નિરૂપણ એ એક પણ શાસ્ત્રમાં મળતું નથી, એ વાસુદેવ મહાત્મ્યમાં મહારાજને જેવું જોઈએ છે એવું મળે છે. મહારાજ વન વિચરણ દરમિયાન જ્યાં પણ જતા, કોઈ મઠાધિપતિ હોય ને કોઈ મોટા આચાર્ય હોય તો એમને મહારાજ આ 5 પ્રશ્ન પૂછતા કે આનું નિરૂપણ કરી બતાવો. લોજમાં મહારાજ પધાર્યા, મુક્તાનંદ સ્વામીને પહેલા મળ્યા, હજી તો આમ આસન વાળીને બેઠા નથી, ત્યાં મહારાજે પૂછ્યું કે આ 5ના સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કરી બતાવો, પછી મને ખબર પડે. મહારાજ ઇન્ટરવ્યૂ લઈ લીધું એટલે ખબર પડી જાય કે કેવી બિલીફ સિસ્ટમ છે અને કયા મતમાં હાલે છે, એટલે આપણે એમાં જવું ન જવું ટાઈમ વેસ્ટ ન થાય. પાંચ પ્રશ્નના ઉત્તર મહારાજને મુક્તાનંદ સ્વામીએ પહેલા વહેલા સચોટ આપ્યા. ભક્ત ચિંતામણીની સત્સંગી જીવન ગ્રંથની અંદર એમનું નિરૂપણ છે. અને એ પાંચેય તત્વો, પાંચેય ભેદ, એમનું યથાર્થ નિરૂપણ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર મળે છે. અને એટલે મહારાજને એ ગ્રંથ અતિશય પ્રિય છે. છઠ્ઠું કારણ, ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન, ભગવાનના ધામનું પ્રતિપાદન એ ખૂબ જ સ્પષ્ટપણે આ ગ્રંથની અંદર થયું છે. મહારાજ જ્યાં પણ ઉપાસનાની વાત કરે વચનામૃતની અંદર, તો ઉપાસના બે પ્રકારે ઉપાસનાની વાત કરે. એક સાકારપણાની ઉપાસના હોવી જોઈએ એમ વાત કરે, અને આ વાત ન કરી હોય તો મહારાજ એમ કહે કે સ્વામી સેવક ભાવની ઉપાસના હોવી જોઈએ. એમાં સાકારપણાની જે ઉપાસના છે એમનું મૂળ પણ વાસુદેવ મહાત્મય છે. અને ભગવાનના ધામનું જે વર્ણન છે એ ધામનું વર્ણન પણ વાસુદેવ મહાત્મય એમના થકી મહારાજને, જે ધામમાંથી મહારાજ પધાર્યા એ ધામનું વર્ણન યથાર્થ જો કોઈ શાસ્ત્રએ કર્યું હોય તો એ વાસુદેવ મહાત્મ્યએ કર્યું છે. એટલા માટે મહારાજને અતિશય પ્રિય છે. સાતમું કારણ, ભગવાનના ભક્ત અને ભગવાન ભજવાની જે રીત છે એમનું વર્ણન કર્યું હમણાં જે એમને આપણે વાત કરી. આઠમું કારણ, વર્ણાશ્રમના ધર્મ, ગૃહસ્થાશ્રમના ધર્મ, બ્રહ્મચારીના ધર્મ, સદવા વિધવાના ધર્મ, ત્યાગી સંતોના ધર્મ, સામાન્ય અને વિશેષ ધર્મ જેવા જોઈએ મહારાજને એવા ધર્મોનું નિરૂપણ આ ગ્રંથની અંદર કર્યું છે. એટલે મહારાજને આ ગ્રંથ પ્રિય છે. જીવ, દેવ, ઈશ્વર આ તમામની અંદર સર્વોપરી વાસુદેવ નારાયણ ઉપાસ્ય એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એ આત્યંતિક સુખના દાતા છે, અને એમનાથી જ આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય છે. આવો સ્પષ્ટ અભિપ્રાય એ વાસુદેવ મહાત્મ્યની અંદર છે. એટલે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે એ ભગવાનને પ્રિય છે. શરૂઆત થશે ને ત્યારે જ આવશે કે ભગવાન વાસુદેવ છે ઉપાસ્ય છે. દસમું કારણ, મહારાજે લોયાના નવમા વચનામૃતમાં કહ્યું કે બૃહદારણ્યક, છાંદોગ્ય અને વાસુદેવ મહાત્મ્ય ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે. મહારાજ જે જ્ઞાનની વ્યાખ્યા કરે છે શિક્ષાપત્રની અંદર, મહારાજે એવું કહ્યું કે જીવ, ઈશ્વર અને માયા આ ત્રણેયનું જેવું જોઈએ એવું યથાર્થ જ્ઞાન થાય તો એ જ્ઞાન છે. અને એ જ્ઞાનનું નિરૂપણ, જીવ, ઈશ્વર, માયા ત્રણેય તત્વોનું યથાર્થ નિરૂપણ એ આ ગ્રંથની અંદર કર્યું છે. એટલા માટે મહારાજને પ્રિય છે. અગિયારમું કારણ અને છેલ્લું કારણ, શિક્ષાપત્રીની અંદર મહારાજે આઠ સત્શાસ્ત્રોનો સમાવેશ કર્યો અને એમાં વાસુદેવ મહાત્મ્યનો સમાવેશ કર્યો. અને મહારાજને આ અતિશય પ્રિય શાસ્ત્ર છે એનો ઉલ્લેખ પણ મહારાજ કરતા ગયા કે અમને આવડવા ગમે છે. એટલા માટે મહારાજને ગમે છે એટલા માટે આ શાસ્ત્ર છે મહારાજને અતિશય પ્રિય. સર્વશ્રેષ્ઠ કારણ, આપણને ગમતું હોય એનાથી વધારે શ્રેષ્ઠ બીજું કાંઈ હોય ભાઈ? એની શ્રેષ્ઠતા જ એ છે કે પુરુષોત્તમ નારાયણને ગમે છે. આવો પુરુષોત્તમ નારાયણને ગમતો આ ગ્રંથ, ગ્રંથ નહીં પણ ગ્રંથરાજ, કારણ કે સર્વશ્રેષ્ઠ છે. આપણા સંપ્રદાયનું મૂળ જેમાં છે એ ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરીએ. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 શૌનકાદિક ઋષિઓ, એ સુત પુરાણીના દીકરા ઉગ્રશ્રવા એમના મુખ થકી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. એ કથા સાંભળતી વખતે એમને જે જે પ્રશ્નો થાય છે એ પ્રશ્ન ઉગ્રશ્રવાને પૂછે છે, અને ઉગ્રશ્રવા એમના ઉત્તરો આપતા જાય છે. તમામ મુનિઓ વતી, ઋષિઓ વતી, શૌનક મુનિ છે એ પ્રશ્નો પૂછે છે, અને શૌનક મુનિના પ્રશ્નનો ઉત્તર ઉગ્રશ્રવા આપે છે. અને આ રીતે આ ગ્રંથની શરૂઆત થાય છે. બધાના પ્રશ્નોના ઉત્તર છે એક ઋષિ પૂછે એટલે સહેજે આપણને એમ થાય. જોકે એ ઋષિ મુનિઓ તો એવા હતા, ત્રિકાળ જ્ઞાની હતા. કોના મનની અંદર શું ચાલે છે એ બધી અમને ખબર પડી જાય. આપણી જેવા નહોતા કે તમે આમ માથું હલાવો તો જ ખબર પડે, અથવા તમે પૂછો તો જ ખબર પડે. અને એમના સમાધાનો થતા જાય. ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે મુક્તાનંદ સ્વામી એવા સંત હતા કે કથા કરતા હોય ને 2000 માણસની સભા ભરાઈને બેઠી હોય તો દરેકના પ્રશ્નોના ઉત્તર થતા જાય. સ્વામી આમ જોતા જતા હશે ને એને પ્રશ્ન થતા હોય એ સ્વામી સમજતા જતા હશે ને સ્વામી એ પ્રમાણે કથામાં વણતા જતા હોય. એટલે 2000ની સભા ભરાઈને બેઠી હોય તો બધાના ઉત્તર થતા જાય. આવા તો એક મુક્તાનંદ સ્વામી હતા. એ ઋષિઓ અને મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ભગવાન પ્રાપ્ત થયા અને એમના આધારે સ્વામીની આવી સ્થિતિ. એ ઋષિઓ એમને પણ એવી સ્થિતિ હતી કે એ એમના પ્રશ્નોને સમજી જતા. આપણે નથી સમજી શકતા તો પૂછી લેવું. ક્યારેક આમ હાથ ઊંચો કરો, વાંધો નહીં તમે. તમારે એવું નહીં રાખવાનું કે હા ધર્મદેવ ભક્તિ માતાની સાથે મહારાજે વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી. એનું રહસ્ય ગઢપુરની અંદર સર્વપ્રથમ મહારાજને જ્યારે પધાર્યા અને મહારાજને દાદા ખાચરે રોક્યા, એભલ ખાચરે રોક્યા, પછી મહારાજ સત્સંગમાં વિચરણ માટે બીજા ભક્તોને સુખ મળે એના માટે મહારાજ બહાર જતા તો આ ભક્તજનોને અતિશય હેત એટલે મહારાજના વિયોગમાં એમને લોહીના ટસિયા ફૂટી જતા અને એમને એક એક પળ છે યુગ જેવી લાગતી. અને મહારાજને રોકવાનો એમણે પ્રયાસ કર્યો કે મહારાજ તમારે બહાર ક્યાંય નહીં જવાનું, કારણ કે તમે જાઓ બીજા ભક્તોને સુખ મળે એમનો કોઈ અમને વાંધો નથી, પણ તમે જાઓ ને પછી અમારા પ્રાણ હરાઈ જાય છે, અમારે એક એક પળ દુઃખમાં વ્યતીત થાય છે. મહારાજે કહ્યું કે તમને દુઃખ ન થાય ને એવું કરી દઈએ તો તમને સદાય અમારું સાનિધ્ય અનુભવાય એવું કરી દઈએ તો મહારાજ તો કંઈ વાંધો નહીં. પછી મહારાજે ગઢપુરની અંદર સર્વપ્રથમ વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી અને ઉત્તરાદા બારના જે ઓરડાઓ છે એ ઓરડાની અંદર વાસુદેવ નારાયણ પધરાવ્યા અને મહારાજે કહ્યું આ વાસુદેવ નારાયણ છે એ જ અમારું સ્વરૂપ અને આમાં રહી અમે તમને સુખ આપશું અને તમને વિયોગનું દુઃખ ક્યારેય નહીં રહે. વાસુદેવ નારાયણની મહારાજે સ્થાપના કરી છે. વાસુદેવ નારાયણની સ્થાપના કરી છે એ વાસુદેવ નારાયણ અરે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે કહ્યા એ જ વાસુદેવ નારાયણ અને જેમનું પ્રતિપાદન આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર કર્યું છે અને એ આવશે એમનો મહિમા. એ મહિમાના આધારે મહારાજે વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા એ દરેક મંદિરોની અંદર ધર્મદેવ અને ભક્તિ માતાની સાથે કરી છે. સરસ જયંતિ ભગતે પ્રશ્ન પૂછ્યો તો આ બીજું નીકળ્યું વધારે એક કે જેનું ચિંતન કરવામાં આપણા વિચારમાં નહોતું આવ્યું. પછી મંદિરમાં અત્યારે એ વાસુદેવ નારાયણના ઓરડામાં જે વાસુદેવ નારાયણ બિરાજમાન હતા ત્યાર પછી 1885 સાલમાં ગઢપુરનું મંદિર તૈયાર થયું. ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, ધર્મદેવ ભક્તિ માતાની સાથે વાસુદેવ નારાયણ એમની પ્રતિષ્ઠા પણ ત્યાં થઈ. ગુણાતીતાનંદ સ્વામી એ કથા કરતા હતા. ઉપદેશામૃતની અંદર પ્રસંગ છે, વિક્રમ સંવત 1918 સાલ છે, ભાદરવાવદી 3 દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે વિષયમાં સુખ છે એવી તો કોઈએ કલમ મૂકી જ નથી. આ સ્વામી જ્યારે વાત કરતા હતા ત્યારે અભયસિંહ બાપુ લોધિકાના દરબાર એ બેઠા હતા અને એમણે થોડા મનમાં આમ સંકલ્પ ચાલ્યા કરે કે લોધિકામાં કેમ હશે, બરાબર હશે ને, કારણ કે 2 ગામના ગામધણી દરબાર હતા, લોધિકા અને મેંગણી, બધું બરાબર ચાલતું હશે ને, વાંધો તો નહીં હોય ને. લોધિકા એક જ લોધિકાના દરબાર એટલે લોધિકામાં બધું બરાબર ચાલતું હશે ને, વાંધો નહીં હોય ને, એવા સંકલ્પ મનમાં થતા હશે ને. ગુણાતીતાનંદ સ્વામી જોઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અભેસંગ, એ અહીંયા બેઠા બેઠા લોધિકાના સંકલ્પ કરશો તો શું લોધિકાનું કામ થઈ જશે? બોલ્યા નથી હો, પૂછ્યું નથી. ગુણાતીતાનંદ સ્વામીની એવી સ્થિતિ ગુણાતીતાનંદ સ્વામી પામી ગયા. અભેસંગ દરબારે હાથ જોડ્યા કે ના મહારાજ, તમે કહ્યું એ સાચી વાત છે, હું લોધિકાના જ સંકલ્પ કરતો હતો. આ પ્રસંગ ઉપરથી આપણે એટલી પ્રેરણા લેવાની, ધનુર્માસની કથામાં સવારમાં શ્રવણ કરવા બેસીએ, જ્યારે પણ કથામાં શ્રવણ કરવા બેઠા હોઈએ, ભગવાનની ભક્તિ કરવા બેઠા હોઈએ, ઘરમાં આરતી કરતા હોઈએ, સ્વરમાં પૂજા કરતા હોઈએ, એ વખતે આપણે જો વ્યવહાર સંબંધી સંકલ્પ કરશો તો વ્યવહારનું કામ તો થવાનું નથી. અને પૂજા જે થાય છે એ પૂજા પણ યથાર્થ નહીં થાય, કથાનું શ્રવણ પણ યથાર્થ નહીં થાય, તો જે કરીએ એ ક્વોલિટી કરીએ. ક્વોલિટેટિવ બેઝ, ક્વોન્ટિટેટિવ બેઝ બહુ કર્યું, ઘણી માળાઓ ફેરવી, ઘણું બધું કર્યું, પણ હવે ભલે પાંચ જ માળા ફેરવીએ પણ પાંચ માળા આપણે ને મહારાજ બે જ સામે બેઠા હોય, દિવસમાં પાંચ જ માનસે પૂજા કરીએ, હલો જાજી નહીં, પાંચ જ કરવાની એમ. પણ એવી ક્વોલિટી માનસી પૂજા કરીએ કે જેવી શિવલાલ શેઠ કરતા હતા એવી. આવી રીતે શ્રોતા અને વક્તા એ બંને જો અભ્યાસ કરે તો સર્વશ્રેષ્ઠ રીતે થઈ શકે. એમાં સર્વપ્રથમ પ્રશ્ન શૌનક ઋષિએ બધા વતી પૂછ્યો છે, અને એ પ્રથમ શ્લોક એમનું આપણે ગાન કરીએ. શૌનક ઉવાચ, જીવાનામ શ્રેયસે સોતે બહુધા સાધનાનિ તે, ધર્મો જ્ઞાનમ ચ વૈરાગ્યમ યોગાદિન્યોદિતાનિ નઃ. શૌનક ઋષિ છે એ પૂછે છે કે જીવાનામ શ્રેયસે સૌતે, હે સૌત, સૌત એટલે સુત પુરાણીના દીકરા સુતસ્ય અપત્યમ પુમાન સૌત, ઉગ્રશ્રવા, કે જીવોના કલ્યાણને માટે ઘણા બધા સાધન છે એ કહ્યા છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ, અષ્ટાંગ યોગ વગેરે. આ બધા જ સાધનોમાંથી અમને કંઈક સરળ ઉપાય હોય ને એવું કહો. છે ને સરસ પ્રશ્ન. આપણે હવે આ ગ્રંથની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તો આ ગ્રંથની કથા આપણે શ્લોક ટુ શ્લોક ચાલ્યા જઈશું, એટલે ક્યાંય બીજું ત્રીજું વચ્ચે નહીં આવે. હાલશે ને, દોડશે. શ્લોક ટુ શ્લોક ચાલ્યા જઈએ તો એ ગ્રંથની અંદર જે કહેવાનું છે એ આપણને પકડાય, નહીતર પછી અમારે જે કહેવાનું હોય એ અમે તમને પકડાવી દઈએ, એવું થાય. ફરસાણ મળે, બીજું ત્રીજું મળે. એટલે આ વખતે બધા સંતોની એવી ઈચ્છા છે કે ભગવાનના ભક્તોને અમારે જે પકડાવવું છે એ નહીં, પણ શાસ્ત્રમાં જે કહ્યું છે એ બધાને પકડાય એવું આપણે કરવું છે. તો તૈયાર? પછી જો આમાં ક્યાંક ક્યાંક પછી તમને કંટાળો આવે એવું આવે તો કહેજો, તો વળી પાછું થોડુંક એને, આમ તો હળવી ભાષામાં છે, બહુ સરળ ભાષામાં છે, ક્યાંય કંટાળો આવે એવું છે નહીં, આવતો નથી ને. આ બસ ત્યારે સહેજ આમ ઊંચો હાથ કરજો ને એકાદો પ્રશ્ન પૂછજો એટલે થઈ જશે. આવી રીતે આપણે શ્લોક ટુ શ્લોક ચાલશું, એટલે મૂળ ગ્રંથ પ્રમાણે આખા એ મહિનાની અંદર આપણને એક કથાનું શ્રવણ થાય. શૌનક ઋષિએ કલ્યાણ માટેનો સરળ ઉપાય બતાવ્યો. બીજા શ્લોકમાં એવું કહ્યું, ઇતિહાસેર બહુવિધેર વિસ્પષ્ટાર્થાની તાની ચ, કે મહાભારત જેવા ઇતિહાસો અમે સાંભળ્યા. મહારાજે આ વાત કરી છે કે કલ્યાણને અર્થે જેટલા પણ શાસ્ત્ર છે, ઇતિહાસ, મહાભારત, પુરાણ છે, વેદો છે, એ તમામ અમે સાંભળી અને એનું રહસ્ય છે આજે અમે તમને કહીએ છીએ. મધ્યનું 21મું વચનામૃત, કલ્યાણના મુદ્દાનું વચનામૃત. એવી જ કંઈક શરૂઆત આ ગ્રંથની અહીંયાથી થઈ છે. શૌનક ઋષિ કહે છે કે અમે બધા જ ગ્રંથોનું શ્રવણ કર્યું છે અતિ આદરપૂર્વક. પછી આપણે જેમ કરવું હોય એમ નહીં હો, આપણે તો ઘણી વખત પાઠ કરવા બેઠા હોઈએ ને ત્યારે એવો સરસ પાઠ કરીએ, આયલા જ જઈએ આયલા જ જઈએ, વાંચીને પછી પૂરું થાય ને પૂછીએ શું આવ્યું, તો કે એ કાંઈ સમજાણું નહીં કે ભગત આજે કયું વચનામૃત વાંચ્યું, તો કે એક વાંચ્યું હતું, એકાદું વાંચ્યું હતું કે બાપુ કઈક પૂછે છે, પૂછી લઉં તમને. એ ધનસુખભાઈ, આજે પૂજા કરી એમાં શિક્ષાપત્રીનો કયો શ્લોક આવ્યો? ધનસુખભાઈ, હા એ આમ આપણો પાઠ બધોય, એટલે આ તો ધનસુખભાઈની એકની વાત નથી, પણ આપણે બધાને પૂછ્યું હોય ને તો કોઈને યાદ ન આવે. બોલો, મને યાદ ન આવે કે આજે સવારમાં કયો શ્લોક વાંચ્યો, વાંચી નાખ્યો હોય, કીધું છે એટલે વાંચી નાખ્યો, એમ હું વાંચી નાખ્યો. આજે વળી મારે એટલું સારું છે કે યાદ એટલા માટે રહી ગયો કે શરૂઆત જ હતી એટલે કશી આપી પ્રાણીનો હિંસા કરીને 15-5 શ્લોક વાંચ્યા એટલે એટલું યાદ રહી ગયું. એમ શરૂઆત હોય તો યાદ રહી જાય, વચ્ચે હોય તો યાદ ન રહે. અતિ આદરપૂર્વક શૌનક ઋષિ કહે છે કે અમે બધા જ ગ્રંથોનું અમે શ્રવણ કર્યું છે, અને એ ગ્રંથોમાંથી જે પણ અનુસરવા જેવું છે એ બધું જ અમે અનુસર્યા છીએ. તત્સિદ્ધિરપિ દુર્લભા, એમાં જે એકાંતિક ધર્મ કયા છે એ તમામ ધર્મો છે એ પ્રાપ્ત કરવા એ બહુ કઠણ છે. અષ્ટાંગ યોગની અંદર જે વાત કરી છે, ધ્યાન ધારણા સમાધિ સુધીની વાત ક્યારે પહોંચી શકાય? 64 આસન સિદ્ધ થાય ને, અને એક આસન સિદ્ધ કરવું એટલે જે આસન છે એ આસનમાં બેઠા એટલે 3 કલાક સુધી હલવું ન પડે એને આસન સિદ્ધ કર્યું કહેવાય. હલો, આપણે પલોઠી વાળીને બેઠા એટલે 3 કલાક સુધી હલવાનું નહીં, પછી આપણે આમ ગોઠણ ફેરવીએ ને આમ કરીએ તો આસન સિદ્ધ થયું ન કહેવાય. એટલી પ્રેક્ટિસ કરતા કરતા એટલે સુધી પહોંચી, આવી રીતે 64 આસનની અંદર પહોંચવાનું, ત્યારે સ્થૂળ શરીર છે એનો કંટ્રોલ થાય, સ્થૂળ શરીરનો કંટ્રોલ થાય પછી સૂક્ષ્મ શરીરનો કંટ્રોલ કરવા માટે પ્રાણાયામ કરવાના, અને પ્રાણાયામ કર્યા પછી પ્રત્યાહાર કરવાના, એટલે પછી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો, ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યા પછી આપણી વૃત્તિ છે એ ધારણા કરવા માંડે, એટલે કે ધ્યાનની પૂર્વ ભૂમિકા, કટકે કટકે આપણને ભગવાનમાં વૃત્તિ રહે, નહીંતર અત્યારે જેમ ભાગમ ભાગી કરે છે એમ ભાગમ ભાગી થાય આપણા મનની. કેટલું કઠણ ભાઈ, આ કે દિવસે મેળ પડે કયો? એટલે શૌનકાદિક ઋષિઓ એવું પૂછે છે કે આ બધું છે એ પણ અતિ સુદુષ્કર છે, અને એમાંય હવે તો કળિયુગ આવવાનો છે, અને એમાંય તે કોરોના આવવાનો છે 2020માં, એટલે એમને તો એમ જ હતું ને આવવાનો છે, અને એમાંય પછી કોરોનાનું લોકડાઉન પૂરું થાય એટલે પછી ધંધા પાણી ખુલવાના છે અને તેજી આવવાની છે. હમણાં તો કંઈક બહુ તેજી આવી છે એવું સંભળાય છે, એવું જ છે ને? અને એ તેજી આવે પછી માણસોને કથા સાંભળવાનો સમય નહીં મળે, કથામાં બેસવાનો સમય નહીં મળે, તો પછી આ બધી યોગ સાધનાઓ કરવાનો સમય તો ક્યાંથી મળશે? માટે અતિ અલ્પ સમયની અંદર જે થઈ શકે એવું કંઈ હોય તો હે ઉગ્રશ્રવા અમને સંભળાવવાની, એવું કંઈક કહો તમે. તમે બધા શાસ્ત્રોને ભણેલા છો એટલા માટે તમે કહી શકો, તમે જે કહેશો એમાંથી અમે એ સમજી લઈશું. અતિશય વિચાર કરી અને તમે કહેજો. આવી રીતે પ્રથમ પ્રશ્ન એ શૌનકાદિક ઋષિઓએ ઉગ્રશ્રવાને પૂછ્યો. ત્યાર પછી એમનો જે ઉત્તર આવે છે એ ઉત્તર આપણે આવતીકાલે લઈએ. આજે આ કથાને અહીંયા આપણે વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ જય. આજને ધનુર્માસને દ્વિતીય દિવસની કથામાં ગ્રંથની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે અને ગ્રંથની સાથે સાથે આપણા હૃદયમાં પણ મહારાજનો એ મહિમા સુદૃઢ થતો જાય એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, આવતીકાલનો દિવસ એટલે વચનામૃત જયંતિનો દિવસ છે. ઘણા બધા ભક્તો છે એ વચનામૃતના અભ્યાસુ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિક ધર્મનું જેમાં વિશેષ પ્રતિપાદન છે, તમારા અને મારા કલ્યાણને માટે જેમણે પોતાના હૃદયના સિદ્ધાંતો જેમાં રેડ્યા છે એ વચનામૃત ગ્રંથ, નંદ સંતોએ જેને સુગ્રંથિત કર્યો છે એ વચનામૃત ગ્રંથ, ઘણા બધા ભક્તોને 100થી પણ વધારે પાઠ થઈ ચૂક્યા છે. કોઈ ભક્તો અભ્યાસુ છે, અભ્યાસની અંદર અવિરત યાત્રા કરે છે, કોઈને 21, કોઈને 51, કોઈને 71, તો કોઈને 108 જેટલા પાઠ થયા હશે. કોઈ કોઈ ભક્તો નિત્યને માટે નિયમ હશે કે મારે હરરોજનું 1 વચનામૃત વાંચવું, હરરોજના 10 વચનામૃત વાંચવા. આવતીકાલે વિશેષ સંતોના સાનિધ્યમાં કથાની પૂર્ણાહુતિ બાદ આપણે વિશેષ સંતો દ્વારા વચનામૃતનો પૂજનોત્સવ કરીશું અને તમે જે વચનામૃત ગ્રંથનો પાઠ કરો છો એ જ વચનામૃત સાથે લઈને આવજો. કદાચ કોઈ ભક્તોની પાસે વચનામૃત ન હોય તેમને અહીંથી પણ આપણે વચનામૃત આપીશું અને આપણે સૌ સાથે મળી પૂજનોત્સવ અને જન્મંગલના મંત્ર દ્વારા એક એક ભક્તોને પણ પોતાના જ ગ્રંથની પૂજન માટેની તક મળે એવી રીતે આપણે આયોજન આવતીકાલના દિવસ માટે વચનામૃત જયંતિના દિવસે કરવાના છીએ. જે ભક્તોને 21થી વધારે પાઠ થઈ ચૂક્યા હોય, ઓનલાઈન જે ભક્તો સાંભળે છે એમના માટે પણ, જેમને 21થી વધારે પાઠ થઈ ચૂક્યા હોય એમણે પોતાનું નામ, ઓનલાઈન હોય તો કોમેન્ટમાં નામ અને કેટલા પાઠ કર્યા છે અત્યાર સુધીના એમની સંખ્યા મોકલજો. અને જે અત્યારે અહીંયા ભક્તો બેઠા છે એમણે ડાયાભાઈ અથવા તો ભરતભાઈને 21થી વધારે જેમને પાઠ થયા હોય એમણે પોતાનું નામ લખાવવાનું છે, જેથી આવતીકાલે વચનામૃત પૂજન બાદ સંતો પુષ્પ પાંખડી દ્વારા એમને આશીર્વાદ પાઠવશે. સવારથી માંડી સાંજ સુધી, સવારે 7 વાગે વચનામૃત ઓનલાઈન પણ અખંડ પાઠ શરૂ થશે, એટલે જે ભક્તોને ઓનલાઈન જોડાવવું હોય તો ત્યાં પણ ઘરે બેઠા તમે આખો દિવસ ઓનલાઈનના માધ્યમથી વચનામૃતનો પાઠ કરી શકશો. અને ઝૂમ એપમાં જે ભક્તો ઘરેથી જોડાય છે તો એમને લાઈવ ફિલિંગ આવે એટલા માટે ઝૂમ એપની અંદર પણ હરરોજની સવારની કથાનું સેશન એ આપણે પ્રસારિત કરીએ છીએ, તો એમાં પણ જેમને જોડાવવું હોય તો ઝૂમના માધ્યમથી જોડાશો. આજે ધનુર્માસ કથામાં ધૂન પ્રસાદ અને ઠાકોરજીના થાળના યજમાન શ્રી અમારે જીવરાજભાઈ કુરજીભાઈ ચાંદેલા, સુપુત્ર મનીષભાઈ તાપસ અને ઋષિકુમાર ખૂબ ભક્તરાજ છે. વેકેશનમાં પણ બંને અમારે તાપસ અને ઋષિ અખંડ સંજીવનીમાં સેવામાં આવતા મિલનભાઈ, રમેશભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ, પરસોત્તમભાઈ રાદડિયા, કાર્તિકભાઈ, હરજીભાઈ બારસિયા, આ તમામ ભક્તોને મહારાજ ખૂબ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું બળ પ્રદાન કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આજના સેશનને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તોએ ઓફિસમાંથી પ્રસાદ લઈ અને સંતોના આશીર્વાદ લઈને જવાનું છે. જય સ્વામિનારાયણ.